શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 15મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ, લોક સમુદાયમાં અત્યંત વૃદ્ધિ પામેલી તે રામાનંદ સ્વામીની પ્રતિષ્ઠા અને પ્રભાવ જોઈને મત્સરગ્રસ્ત દંભી અને વિષયાશક્ત જે અન્ય વૈષ્ણવોના વેશમાં અસુરો હતા તે સહન કરી શક્યા નહીં અને રામાનંદ સ્વામીનું જે જે રીતે અપમાન થાય તેવા ઉપાયો કરવા લાગ્યા. તેમના ઉપર મિથ્યાપવાદનું કલંક નાખવા લાગ્યા અને પોતાના શિષ્યો પાસે પણ તે અસુરો મિથ્યાપવાદનું આરોપણ કરાવવા લાગ્યા. આવો મોટો ઉપદ્રવ કર્યો છતાં પણ રામાનંદ સ્વામીનો અત્યંત વૃદ્ધિ પામેલો પ્રભાવ લેશ પણ ક્ષીણ થયો નહીં. તેથી તેમને શાસ્ત્રાર્થમાં જીતવા પ્રયાસો કર્યા, પરંતુ તેમાં પણ તેઓનો જ પરાજય થયો. તેથી અતિશય ક્રોધે ભરાયેલા તે અસુરો રામાનંદ સ્વામીને લાકડી તથા ચીપિયાના માર મારવા લાગ્યા અને અનેક પ્રકારની ગાળો ભાંડી તિરસ્કાર કરવા છતાં પણ અવંતી નગરીના કદરિય નામના બ્રાહ્મણની જેમ રામાનંદ સ્વામી બધો જ સહન કરતા રહ્યા. તેમાંથી કેટલાક દિગંબર, જટાધારી અને હાથમાં ચીપિયાધારી અસુરોએ આવી રામાનંદ સ્વામીના ઉર્ધપુંડ્ર તિલકને ભૂંસી નાખ્યા અને તુલસીની કંઠી અને તુલસીની જપમાળાને તોડી નાખવા લાગ્યા. તેમાંથી કેટલાક ઉદ્ધત ઈર્ષાખોર અસુરોએ ક્રોધથી ભગવાન શ્રી વાસુદેવનું સિંહાસન પણ તોડી નાખ્યું અને કેટલાક નિત્યપૂજાની ભગવાનની મૂર્તિને હરી ગયા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે અસુરોએ અકારણ કરેલા ઉપદ્રવને પોતાનો પ્રારબ્ધ માની રામાનંદ સ્વામી કોઈ ન ઓળખી શકે તેવા ચિહ્નો ધારણ કરી અલક્ષ્ય લિંગે આ પૃથ્વી પર વિચરવા લાગ્યા. ઉપદ્રવને કારણે રામાનુજાચાર્યના સાંપ્રદાયિક ઉર્ધપુંડ્ર ચિહ્નોને ઉપરથી છોડી ચિત્તમાં શ્રીમન નારાયણનું સ્મરણ કરતા થકા વૃંદાવનમાં આવ્યા. તે વૃંદાવન તીર્થમાં રામાનંદ સ્વામી પ્રતિદિન યમુનાજીમાં સ્નાન કરી પોતાનો નિત્યવિધિ કરતા હતા અને વૃંદાવનના દરેક મંદિરોમાં શ્રીકૃષ્ણ પરમાત્માનું દર્શન કરવા જતા. હે રાજન, બપોર પછીના સમયે રામાનંદ સ્વામી વૈષ્ણવ વિપ્રો દ્વારા તે મંદિરોમાં વંચાતી શ્રીમદ ભાગવત પુરાણની કથાનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા હતા. હે રાજન, અલક્ષ્ય વેશે વૃંદાવનમાં નિવાસ કરીને રહેલા સદબુદ્ધિ શ્રી રામાનંદ સ્વામીની શ્રીકૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ અતિશય વૃદ્ધિ પામી, તેથી દરરોજ તેનું હૃદયમાં ધ્યાન કરતા હતા. તે કારણે રાસેશ્વરી રાધાના પતિ ભગવાન શ્રી વૃંદાવન વિહારીએ સ્વામી ઉપર અત્યંત પ્રસન્ન થઈને ધ્યાનરૂપ સમાધિમાં પોતાનું પ્રત્યક્ષ દર્શન આપ્યું. એકાગ્ર મનથી શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણ આ પ્રમાણે પોતાના હૃદયમાં જપ કરી રહ્યા હતા ત્યારે અચાનક હૃદય કમળમાં પ્રગટ થયેલો અનંત અપાર બ્રહ્મ તેજનો સમૂહ જોયો. તે તેજના મંડળને વિશે શ્રી રાધાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન થયા. તે ભગવાન કેવા હતા તો દ્વિભુજ, મુરલીને વગાડતા શ્યામ સુંદર અને અત્યંત મનોહર એવા તે પ્રત્યક્ષ ભગવાનને જોયા. વળી તે શ્રીકૃષ્ણ ભગવાન નટવરની સમાન વેશધારી અનંત આભૂષણોથી વિભૂષિત હતા. મસ્તક ઉપર મુગટ ધારણ કર્યો હતો, કંઠમાં વૈજયંતી માળાને ધારી રહ્યા હતા. આવા પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણના દિવ્ય દર્શન કરી રામાનંદ સ્વામી પરમ આનંદને પામ્યા અને એ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ થકી રામાનંદ સ્વામીએ બે મંત્રો પ્રાપ્ત કર્યા. આવી રીતે ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણની પ્રત્યક્ષ પ્રાપ્તિથી પોતાને આત્મારામ અને પૂર્ણકામ માનવા લાગ્યા. આવી રીતે જ્યારે જ્યારે રામાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરતા ત્યારે તેમનું પ્રત્યક્ષ દર્શન થતું અને પૂજાના સમયે પણ મૂર્તિ સ્વરૂપમાંથી અચાનક પ્રગટ થયેલા શ્રીકૃષ્ણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતા હતા. પ્રતિદિન પૂજાના સમયે મૂર્તિમાંથી પ્રગટ થયેલા ભગવાન શ્રીકૃષ્ણને પ્રીતિપૂર્વક પૂજાના ઉપચારો અર્પણ કરી રામાનંદ સ્વામી પૂજતા હતા અને ભગવાન પણ પ્રત્યક્ષપણે તે સ્વીકારતા. તેથી રામાનંદ સ્વામી પરમસુખના મહાસાગરમાં લીન થઈ જતા હતા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, શ્રીકૃષ્ણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થવાથી વર્ણિરાટ શ્રી રામાનંદ સ્વામીના અંતરમાં આનંદ વ્યાપ્યો અને તેમનું મન સર્વે ચિંતાથી મુક્ત થયું તથા ભગવાન શ્રીકૃષ્ણની ઈચ્છાથી પોતે શ્રીકૃષ્ણના પરમ એકાંતિક સખા ભક્ત અને તિરોધાન સમયે પોતાનું જ્ઞાન આપી બદ્રિકાશ્રમમાં જેને મૂકવામાં આવ્યા હતા તે ઉદ્ધવ હું છું આવું જ્ઞાન થયું. અને દુર્જનોનો જે જે ઉપદ્રવ થયો છે તે પણ દુર્વાસા મુનિના શાપને કારણે થયો છે તેવું પણ રામાનંદ સ્વામીને જ્ઞાન થયું. અને ત્યારથી પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણનું અતિ આનંદપૂર્વક ભજન સ્મરણ કરવા લાગ્યા. અનંત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને વાસ્તે ભગવાન શ્રીકૃષ્ણે મને આ પૃથ્વી પર મૂક્યો છે તેનું સ્મરણ કરતા શ્રી રામાનંદ સ્વામી તે અનંત જીવોનું કલ્યાણ થાય તેવી પ્રવૃત્તિ કરવા લાગ્યા. હે રાજન, શતશાસ્ત્રોમાંથી ભગવાનના વચનોનો સારસાર તત્વપૂર્વક સ્વીકારી શ્રી રામાનંદ સ્વામીએ નિર્ભયપણે પોતાના નવીન સંપ્રદાયની ભગવાનની ઈચ્છા મુજબ સ્થાપના કરી. આ નવીન સંપ્રદાયમાં જીવ, ઈશ્વર અને માયાના સ્વરૂપના નિર્ણયમાં રામાનુજાચાર્યના ગ્રંથોમાં કરેલા નિર્ણયનું જ રામાનંદ સ્વામીએ બહુધા પ્રતિપાદન કરેલ છે. પોતે પોતાના વર્ણાશ્રમના ધર્મમાં રહીને જ શ્રી રાધિકાના પતિ ભગવાન શ્રીકૃષ્ણની દ્રઢ ભક્તિ કરવી એ જ આ ઉદ્ધવ સંપ્રદાયનું અસાધારણ લક્ષણ જાણવું. સ્વયં રામાનંદ સ્વામી પણ શરણે આવતા મુમુક્ષુજનોને પોતાના સંપ્રદાયના અસાધારણ લક્ષણરૂપ સ્વધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવાનો જ ઉપદેશ આપવા લાગ્યા અને પોતાના પૂર્વ અવતાર ઉદ્ધવજી સ્વરૂપે અનુભવેલા પ્રસિદ્ધ સ્થાન તે વૃંદાવન તીર્થમાં એક માસ પર્યંત નિવાસ કરીને રહ્યા. આવી રીતે તે રામાનંદ સ્વામી તીર્થોને વિશે ફરતા ફરતા અને મુમુક્ષુઓને શ્રીકૃષ્ણ ભગવાનની ધર્મે સહિત જ ભક્તિ કરવાનો બોધ આપતા આપતા તે પ્રસિદ્ધ તીર્થરાજ પ્રયાગ ક્ષેત્રમાં પધાર્યા અને ત્યાં ધર્મદેવનું મિલન થયું. આવા રામાનંદ સ્વામીનું ધર્મદેવ સેવન કરતા હતા. આ પ્રમાણે રામાનંદ સ્વામી વિષયક પૂછેલા ચાર પ્રશ્નનો આ ઉત્તર છે તે તમે જાણો. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ઉદ્ધવ સંપ્રદાયની પ્રવૃત્તિનું નિરૂપણ કર્યું. એ નામે 15મો અધ્યાય પૂર્ણ થયો.